श्रीमद्भागवत त्रीजो स्कंद छठो अध्याय विराट शरीर की उत्पत्ति। मैत्रेय ऋषिए कह्यू, सर्वशक्तिमान भगवाने जारे जोयू के परस्पर संगठित नहीं होवाने कारणे महतत्व वगैरह मारी शक्तिओ विश्वरचनाना कार्य में असमर्थ बनी रही है, त्यारे तेओ काल शक्ति ने अपनावीने एक साथे ज महतत्व अहंकार पंचभूतो पांच तन्मात्राओ अने मन समेत अग्यार इंद्रियो ए त्रेवीस तत्वोना समुदाय में प्रवेश्या। तेमनामां प्रवेशीने तेमणे जीवोने सुषुप्त अदृष्टने जगाड़ियो ने परस्पर नोखा थयेला ते तत्व समुदायने पोतानी क्रियाशक्ति वडे परस्पर मेळवी दीधो। आ प्रमाणे भगवाने ज्यारे अदृष्टने कार्यभिमुख कर्यु त्यारे ते त्रेवीस तत्वोना समुदाये भगवाननी प्रेरणाथी पोताना अंशो वडे आदिपुरुष विराटने उत्पन्न कर्यु। अर्थात ज्यारे भगवाने अंश रूपे पोताना ते शरीरमां प्रवेश कर्यो त्यारे विश्वरचना करनारो महतत्व वगैरेनो ते समुदाय एक बीजा में मळीने परिणाम पामी। ए तत्वनु आ परिणाम एज विराट पुरुष के जेमा चराचर जगत विद्यमान छे। जलमा अंडरूपी जे आश्रय स्थान हतु तेमा ते हिरण्यमय विराट पुरुष समस्त जीवोने साथे लईने 1000 दिव्य वर्षो सुधी रह्यो। તે વિશ્વરચના કરનારા તત્વોનો ગર્ભ કાર્ય હતો તથા જ્ઞાન ક્રિયા અને આત્મશક્તિથી સંપન્ન હતો। તે શક્તિઓથી તેણે સ્વયં પોતાના ક્રમશઃ એક હૃદયરૂપ 10 પ્રાણરૂપ અને 3 આધ્યાત્મિક આધિદેવિક અને આધિભૌતિક એવા વિભાગ કર્યા। આ વિરાટ પુરુષ જ પ્રથમ જીવ હોવાને કારણે સમસ્ત જીવોનો आत्मा जीवरूप होवाने कारणे परमात्मानो अंश अने प्रथम अभिव्यक्त प्रगट थवाने कारणे भगवाननो आदि अवतार छे। आ समस्त भूत समुदाय तेनामां ज प्रकाशित थाय छे। आ विराट पुरुष अध्यात्म अभिभूत अने अधिदेवता रूपे ત્રણ પ્રકારનો પ્રાણ રૂપે 10 પ્રકારનો અને હૃદય રૂપે 1 પ્રકારનો છે। 10 પ્રકારનો કહેતા 10 ઇન્દ્રિયો સહિત મન અધ્યાત્મ છે। ઇન્દ્રિયો વગેરેના વિષયો અધિભૂત છે। ઇન્દ્રિયોના અધિષ્ઠાતા દેવતાઓ અધિદેવ છે તથા પ્રાણ અપાન ઉદાન સમાન વ્યાન નાગ કુર્મ કુકલ દેવદત્ત અને ધનંજય એ 10 પ્રાણ છે। પછી વિશ્વની રચના કરનારા મહતત્વ વગેરેના અધિપતિ શ્રી ભગવાને તેમની પ્રાર્થના યાદ કરીને તેમની વૃત્તિઓને જગાડવા માટે પોતાના ચેતનરૂપી તેજથી તે વિરાટ પુરુષને પ્રકાશિત કર્યો, તેને જગાડ્યો। તેના જાગતા જ દેવતાઓ માટે કેટલા સ્થાન પ્રગટ થયા એ હું બતાવું છું, સાંભળો। વિરાટ પુરુષને સૌપ્રથમ મુખ પ્રગટ થયું, તેમાં લોકપાલ અગ્નિ પોતાની અંશભૂત વાક ઇન્દ્રિય સમેત પ્રવેશ્યા, જેનાથી આ જીવ બોલે છે। પછી વિરાટ પુરુષને તાળું ઉત્પન્ન થયું, જેમાં લોકપાલ વરુણ પોતાની અંશભૂત રસના ઇન્દ્રિય સમેત સ્થિત થયા, જેનાથી આ જીવ રસ ગ્રહણ કરે છે। ત્યાર પછી તે વિરાટ પુરુષને નસકોરા પ્રગટ થયા, તેમનામાં બંને અશ્વિની કુમારો પોતાના અંશભૂત ધ્રાણ ઇન્દ્રિય સમેત પ્રવેશે, જેનાથી આ જીવ ગંધ ગ્રહણ કરે છે। એ જ રીતે તે વિરાટના શરીરમાં જ્યારે આંખો પ્રગટ થઈ ત્યારે તેમનામાં લોકપતિ સૂર્ય પોતાની અંશભૂત નેત્ર ઇન્દ્રિય સમેત પ્રવેશ્યા, જે નેત્ર ઇન્દ્રિયથી જીવને વિવિધ રૂપોનું જ્ઞાન થાય છે. પછી તે વિરાટના વિગ્રહમાં ત્વચા ઉત્પન્ન થઈ, તેમાં વાયુ પોતાની અંશભૂત ત્વક ઇન્દ્રિય સમેત સ્થિત થયા. જે ત્વગિન્દ્રિયથી જીવ સ્પર્શ અનુભવે છે, જ્યારે તેણે કર્ણ છિદ્રો પ્રગટ થયા ત્યારે તેમનામાં દિશાઓ પોતાની અંશભૂત શ્રવણ ઇન્દ્રિય સમેત પ્રવેશી. જે શ્રવણેન્દ્રિયથી જીવને શબ્દનું જ્ઞાન થાય છે, પછી વિરાટના શરીરમાં ચર્મ ઉત્પન્ન થયું, તેમાં ઔષધિઓ પોતાના અંશભૂત રૂવાટા સમેત સ્થિત થઈ. જે રૂવાટીથી જીવ ખંજવાળ વગેરે અનુભવે છે, હવે તેને લિંગ ઉત્પન્ન થયું. પોતાના તે આશ્રયમાં પ્રજાપતિએ પોતાના અંશભૂત વીર્ય સમેત પ્રવેશ કર્યો, જેનાથી જીવ આનંદ અનુભવે છે. પછી વિરાટ પુરુષને ગુદા પ્રગટ થઈ, તેમાં લોકપાલ મિત્ર પોતાની અંશભૂત પાયુ ઇન્દ્રિય સમેત પ્રવેશ્યા, જેનાથી જીવ મળત્યાગ કરે છે. ત્યાર પછી તેના હાથ પ્રગટ થયા, જેમનામાં દેવરાજ ઇન્દ્ર પોતાની ગ્રહણ ત્યાગરૂપી શક્તિ સમેત પ્રવેશ્યા. જે શક્તિથી જીવ પોતાની આજીવિકા મેળવે છે, જ્યારે તેને ચરણ ઉત્પન્ન થયા ત્યારે તેમનામાં લોકેશ્વર વિષ્ણુ પોતાની શક્તિ ગતિ સાથે પ્રવેશ્યા. આ ગતિશક્તિ વડે જીવ પોતાના ગંતવ્ય સ્થાને પહોંચે છે. પછી તેમને બુદ્ધિ ઉત્પન્ન થઈ, પોતાના આ સ્થાનમાં વાક્પતિ બ્રહ્મા પોતાની અંશભૂત બુદ્ધિશક્તિ સમેત પ્રવેશ્યા. આ બુદ્ધિશક્તિથી જીવ જાણવા યોગ્ય વિષયોને જાણી શકે છે. પછી તેનામાં હૃદય પ્રગટ થયું, જેમાં ચંદ્ર પોતાના અંશભૂત મન સમેત સ્થિત થયો. આ મન શક્તિ વડે જીવ સંકલ્પ વિકલ્પ રૂપે વિકારોને પામે છે. ત્યાર પછી વિરાટ પુરુષમાં અહંકાર ઉત્પન્ન થયો. પોતાના આશ્રયમાં અભિમાને રુદ્રે પોતાની ક્રિયાશક્તિ સમેત પ્રવેશ કર્યો. એનાથી જીવ પોતાનું કર્તવ્ય સ્વીકારે છે. હવે તેનામાં ચિત્ત પ્રગટ થયું, તેમાં મહતત્વ બ્રહ્મા પોતાની ચિત્તશક્તિ સમેત સ્થિત થયું. આ ચિત્તશક્તિથી જીવ વિજ્ઞાન ચેતનાની પ્રાપ્તિ કરે છે. આ વિરાટ પુરુષના મસ્તકમાંથી સ્વર્ગલોક, પગોમાંથી પૃથ્વી અને નાભીમાંથી અંતરિક્ષ આકાશ ઉત્પન્ન થયા. એમનામાં ક્રમશઃ સત્વ, રજ અને તમઃ આ ત્રણેય ગુણોના પરિણામ રૂપ દેવતા, મનુષ્ય, પ્રેત વગેરે જોવા મળે છે. આ પૈકી દેવતાઓ સત્વગુણની અધિકતાને કારણે સ્વર્ગલોકમાં મનુષ્ય અને તેમના ઉપયોગી ગાય વગેરે પ્રાણીઓ રજોગુણના પ્રાધાન્યને કારણે પૃથ્વી પર તથા તમોગુણી સ્વભાવવાળા હોવાથી રુદ્રના પાર્ષદો ભૂત પ્રેત વગેરે બંનેની વચ્ચે રહેલા ભગવાનના નાભિસ્થાની અંતરિક્ષ લોકમાં રહે છે. હે વિદુરજી, વેદો અને બ્રાહ્મણો ભગવાનના મુખમાંથી પ્રગટ થયા. મુખમાંથી પ્રગટ થવાને કારણે જ બ્રાહ્મણ સર્વ વર્ણોમાં શ્રેષ્ઠ અને સૌનો ગુરુ છે. તેમની ભુજાઓમાંથી ક્ષત્રિય વૃત્તિ અને તેનું અવલંબન કરનારો ક્ષત્રિય વર્ણ ઉત્પન્ન થયો, જે વિરાટ ભગવાનનો અંશ હોવાને કારણે જન્મ લઈને ચોર વગેરે ઉપદ્રવોમાંથી બધા વર્ણોનું રક્ષણ કરે છે. ભગવાનની બંને જાંગોમાંથી બધા લોકોના નિર્વાહ કરનારી વેશ્યવૃત્તિ ઉત્પન્ન થઈ અને એમનામાંથી જ વેશ્યવર્ણ પણ ઉદ્ભવ્યું. આ વર્ણ પોતાની વૃત્તિથી બધા જીવોની આજીવિકા ચલાવે છે. પછી બધા ધર્મોની સિદ્ધિ માટે ભગવાનના ચરણોમાંથી સેવા વૃત્તિ પ્રગટ થઈ અને તેમનામાંથી પહેલ વહેલા તે વૃત્તિનો અધિકારી શુદ્ર વર્ણ પણ પ્રગટ થયો, જેની વૃત્તિથી જ શ્રી હરિ પ્રસન્ન થઈ જાય છે. બધા ધર્મોની સિદ્ધિનું મૂળ સેવા છે. સેવા કર્યા વિના કોઈ પણ ધર્મ સિદ્ધ થતો નથી. તેથી સર્વ ધર્મોનું મૂળભૂત સેવા જ જેનો ધર્મ છે તે શુદ્ર બધા વર્ણોમાં મહાન છે. બ્રાહ્મણનો ધર્મ મોક્ષ માટે છે, ક્ષત્રિયનો ધર્મ ભોગ કામ માટે છે, વૈશ્યનો ધર્મ અર્થ માટે છે અને શુદ્રનો ધર્મ ધર્મ માટે છે. આ રીતે પ્રથમ ત્રણ વર્ણોના ધર્મો અન્ય પુરુષાર્થો માટે છે, પણ શુદ્રનો ધર્મ સ્વપુરુષાર્થ અર્થાત ધર્મ માટે છે. તેની વૃત્તિથી જ ભગવાન પ્રસન્ન થાય છે. આ ચારેય વર્ણો પોતપોતાની વૃત્તિઓ સહિત જેમનામાંથી ઉત્પન્ન થયા છે તેઓ પોતાના ગુરુ શ્રી હરિનું પોતપોતાના ધર્મો થકી ચિત્ત શુદ્ધિ માટે શ્રદ્ધાપૂર્વક પૂજન કરે છે. વિદુરજી, આ વિરાટ પુરુષ ભગવાનની કાળ કર્મ અને સ્વભાવ શક્તિથી યુક્ત યોગ માયાના પ્રભાવને પ્રગટ કરનારો છે. તેના સ્વરૂપનું સંપૂર્ણ વર્ણન કરવાનું સાહસ કોણ કરી શકે? તેમ છતાં પ્રિય વિદુરજી, અન્ય વ્યવહારિક ચર્ચાઓથી આ પવિત્ર થયેલી પોતાની વાણીને પવિત્ર કરવા માટે જેવી મારી બુદ્ધિ છે અને જેવું મેં ગુરુમુખેથી સાંભળ્યું છે તેવું શ્રી હરિના સુયશનું વર્ણન કરું છું. મહાપુરુષોનો મત છે કે પુણ્ય શ્લોક શિરોમણિ શ્રી હરિના ગુણોનું ગાન કરવું એ જ મનુષ્યની વાણીનો તથા વિદ્વાનોના મુખેથી ભગવાનના કથામૃતનું પાન કરવું એ જ તેમના કાનોનો સૌથી મોટો લાભ છે. વત્સ, અમે જ નહીં, આદિકવિ બ્રહ્માજીએ 1000 દિવ્ય વર્ષો સુધી પોતાની યોગ પરિપક્વ બુદ્ધિથી વિચાર કર્યો તો પણ શું તેઓ ભગવાનના અસીમ મહિમાનો પાર પામી શક્યા? આમ ભગવાનની માયા મોટા મોટા માયાવીઓને પણ મોહિત કરી મૂકનારી છે, ચકરાવામાં નાખનારી તેની ચાલ અનંત છે, તેથી સ્વયં ભગવાન પણ તેનો તાગ પામી શકતા નથી. તો પછી બીજાઓની તો વાત જ ક્યારે. જ્યાં નહીં પહોંચીને મન સહિત વાણી પણ પાછી વળી આવે છે તથા જેમનો પાર પામવામાં અહંકારના અભિમાની રુદ્ર અને અન્ય ઇન્દ્રિયોના અધિષ્ઠાતા દેવતાઓ પણ સમર્થ નથી, તે શ્રી ભગવાનને અમે નમસ્કાર કરીએ છીએ. ત્રીજા સ્કંધ અંતર્ગત 6ઠો અધ્યાય સમાપ્ત. બોલો શ્રી કૃષ્ણ કનૈયા લાલ કી જય.